આનંદ આપડે ડોલર ખર્ચી અને અહિયાં આગળ બધો આનંદ મળી જાય, ડોલર જતા એક ના જતા દાદા દેખાતા હતા. બે વખત જોયા, બે વખત જોયા. જાગૃતિ નિરંતર આખો દાડો રહેતો આખો દાડો રહેશે. આ મહિના આખો બધા પાપ ધોઈ ગયો, આ જાગૃતિ રીતે રાખતી યાદ જ ના આવે શું બોલ્યા. જાગૃત થયો એના અધિકાર નો શિશિર થવા સમજી કાલે જાગૃત થયો. હવે જરા એ આત્મા અને તારું વ્યવસ્થિત ચલાવે છે, એટલે તારે પાંચ આજ્ઞા સમજી ગઈ તું બરોબર. ગઈકાલે જ્ઞાન લીધા બંધ બંધ અક્ષમી શક્તિ બધી બહાર નીકળી જાય. ઈચ્છા કરીએ તો નીકળી જાય ને, છતાં નીકળી જાય. તો નીકળી છે, પણ હવે ફરી ઈચ્છા ના કરીએ કે જોવાની. શું જો ફરી આનંદ ના હોય તેટલા મેળવા માટે કરી, પણ હવે તો આ આત્મા પણ બેન પૂછે છે તે વસ્તુ છે શું? અરે કશું નહીં, આપણી આપણી શક્તિ બહાર નીકળે છે. આપણી અંદર શક્તિઓ છે ને બહાર નીકળી જાય છે ને, એ તો અમથા અમથા પદ્માસન વાળા છે. એથી અમાર નીકળે જાઓ ગુરી લાલ ને, એ બધું ટેમ્પર એડજસ્ટમેન્ટ હતા. ટેમ્પર એડજસ્ટ પરમાનન્ટ એ કહી દે મને. સમજ નથી પડતી એટલે હું તમારી પાસે આવી. બરોબર, પછી ભૂલી ના જવું સમજો ને. આ જ કરવાનું છે, આપડી પાંચ આજ્ઞામાં તો રહું અને કઈ પણ ઉપાધિ આવે તો અમે જવાબદાર છીએ. શું છે? હા, તારું ડાપણ ના કરી સર. હા, અમારું ડાપણ ના હોય આજ્ઞા એટલે આજ્ઞા. સમજુ ને, પેલું સ્વતંત્ર કહેવાય ના કહેવાય? હા, પતિ પત્ની નું મન વ્યવહાર અમારે કરી આવવાનું તરત. સમજુ ને, બહુ છે પણ અરે હોય હવે તો તારું નાખી દેવાય. વસંતભાઈ જોડે અમે બેન ને લેવા ગયા ઘરે, તો હું એજ કેતો હતો કે 100 તમે માણસો લો એમાં તો 98 લોકો ને આ જ પ્રોબ્લેમ છે. મારે બી એ જ હતો. આ પ્રોબ્લેમ તમે ના દુખી થશો કે અમારે બધાને, મારે બી આવે બી 7 વર્ષ ચાલે મારા મને રહી ને દાદા મને પહેરવા દે. મારા ઘરમાં 9 વર્ષ થી મારે બી એ જ પ્રોબ્લેમ હતો. તમે એવું દુખ ના લો. દાદા મને તો એરવા દે. નિર્વે હમજે બર દાદા મને જો. મારે થોડું રાજુ વિશે પૂછવાનું. જરૂર હોય તો કાગળ એવું લખાય તો આત્મા ક્યાં જાય સોલ્યુશન થઈ ગયા. બેબી ના પ્રશ્ન હોય, આ નંબર 4 નંબર નો છે. બ્લેક હોલ યુ ટોકિંગ બ્લેક હોલ શું કહેવા માંગે છે? તમે એક યુનિવર્સ થી બીજા યુનિવર્સ માં છો, એની વચ્ચે નો જે શું કહેવાય ગેપ છે, એ શૂન્ય છે. એ શૂન્ય માં શું થાય છે? મન નહી સમજ પડે. She probably can see Yeah, I can. What is black hole for the Apu Chachi? Okay. What do you mean black hole in your words? What do you mean? Everlasting. Everlasting. The first question I want to ask you is, what is it? Yes, you can ask me. When you come. I see IH here, the IH here, Mali H here. And what is Janam here? Who is it? Who is it? Who is it? કાળા રંગ નું, એટલે એને એ સમજ જ નથી કે શું પૂછવા માંગે છે. આધાર લખ્યું હોય ચોપડી વાળા, એને જો કાયમ એવું છે ને, ચાલુ રહેવાની હોય ને વાત, તો બધાને ખબર હોય. લેવાની વાત નહીં, પોતાના અહીંથી માણસ મરે છે કે તરત જ એને એની મરી જાય છે. એમાંથી 1000 માંથી 1-2 માણસ એવા હોય કે જેને વાંચનારી કે પ્રેત થાય, પ્રેત 1000 માંથી 1-2 માણસ વધારે નહીં. વાંચના રહી ગઈ હોય તો વાંચના તો લોકોને બધાને રહેવાની, પણ વાંચીન તો મરી ગયો એકદમ દુઃખી, દરિયામાં પડીને કપાઈ ગયો. બતાવો તો ઠીક. આ છે કે વોટ ઇઝ ધ કોઝ એન્ડ ક્યોર ઓફ કેન્સર, થવાનું કારણ શું છે અને એનું નિદાન શું છે? ખરાબ ખોરાક, ખરાબ ખોરાક, ઇમ્પ્રોપર ડાયટ. I mean, if you don't eat the right food, another normal khoraak je, nahi bahu khato, nahi tikho, nahi kadvo, so normal je. Meat khava thi thai? Meat thi, meat. Meat khava thi thai kayo? Na, khai thai yuk lakki lak na, yuk lakki na. Paan te loko na meat naha khata hai, te khai to thai. Tena maba pa naha khata lu hai. Paan te khai to thai, bak pila loko na naha thai. No, sir, apadhi heritage. See, whose parents don't eat meat, and their children start eating meat, એના ફોર ફાધર ના ખાતું હોય, એના છોકરા ખાય તો થાય. જનરેશન ખાતી આવી છે તેને ના થાય. મીટ કોને કહેવાય કે અહીંયા આગળ પોતે બકરી જાતે આપણે દૂધી ખાઈએ છીએ, સમાવી ખાઈએ છીએ ને, રીંગણા સમાવી ખાઈએ છીએ, તો આપણને ખીચડી ચડતી નથી ને, અને ભાઈ હાર્ટને ભય લાગતો નથી. અને બકરી કાપીએ તો દબાણ આવશે એટલે વધારે. So he said that whenever your heart feels this kind of emotional or any kind of pressure, when your heart feels all this kind of pressure, whatever you feel in your own way, then people get heart attacks and disease. So scientifically it is that when your heart gets strained, that's when it happens. So I believe it's a matter of how strong your willpower is or how strong your heart. So if you are strong, you don't get any headache. So don't get that. Samji gai che te. સમજી ગઈ છે. Sun gets clouds. Right? Is there a question? But you know that Surya is an explosion. It's like a big whisper. So Surya is a whisper. Do you do that? It will happen. It will happen. એ બદલાય કરે છે. જેમ એક મેનેજર હોય છે કંપની નો, તે એની મેનેજર કાયમ નો હોય છે, પણ આવા ગયડા હતી ના દેખાય અમૃત. આપણને એમ લાગે કે કોઈ દેવ આવ્યો લાગે. તો એનો અર્થ દાદાજી એમ થાય કે જયારે પણ કોઈ સુંદર રચના દેખાય એવું નહી રૂપાળું, બધું એટ્રેક્ટિવ, ખુબ એટ્રેક્ટિવ બધી રીતે, ખુબ જ તેજમય હોય. હા, તેજમય વાણી એટ્રેક્ટિવ જોઈએ, વર્તન એટ્રેક્ટિવ જોઈએ, એનો વિનય એટ્રેક્ટિવ જોઈએ, એટ્રેક્ટિવ જોઈએ. શું એટલે બધી રીતે અદભુત કે અલૌકિક લાગે, જુદું જ લાગે. તો હા, જુદી અત્યારે વિગોય જેવું હોય, પણ એટ્રેક્ટિવ વિગોય જેવું હોય. કેવું ગાડો ના હોય, ગાડા વિગોય જેમ જોયેલા. હા, રોજ તો જોઉં છું બધાના. આ લોકો અહિયાં અમેરિકામાં UFO કે છે, એટલે અનઆઈડેન્ટિફાઈંગ ફ્લાઇંગ ઓબ્જેક્ટ. એટલે ઘણી વખતે કહે છે ને કે ઉડતી રકાબી જોઈ આકાશમાં, એવું બધું. તો બેબી એમ પૂછે છે કે એ બધી વસ્તુ શું છે, અને આકાશમાં જે બધા જુદા જુદા તારાઓ છે એના ઉપર વસ્તી ખરી. એ જે ઉડતી રકાબીઓ છે ને, એ દેવ લોકો નો એક જાત નામ થાય, એની રમત છે એક જાત ની. તે જોયું ને, તે સ્વતંત્ર રમત છે. આપણને કઈ લાગતી વખતી નથી, આપણે નુકસાન ના કરે. તો છોકરા ના હોય દેવ ને, અને તારા જે દેખાય છે એ તો એમનું વિમાન છે. પછી He says UFO is the God's magical toy, not toy, but something that he just creates in a dramatic way. So, what is it? And when he comes to the toy, he can see it. And people say that if there is an ulcer, then there is cancer. No, it's not cancer. But in the ulcer, there is a mask. There is a mask. There is a mask. There is a ulcer. There is a mask. અને તેનાથી પિત્ત ઉછરે, પિત્ત એકદમ ગરમ લાય જેવું હોય છે ને, તે આંતરડા માં પડતા ને હાથે ચોદુ પડી જાય, હોજરી માં ચોદુ પડી જાય. સમજ ને, એ ચોદા પડે પછી દુખવાનો અસર થાય. જો અસર થયો ને તો દુખાવો હંસાબેન ને પોતે અસર છે, એટલે આ પ્રશ્ન પૂછ્યો છે. ક્યાં દુખ હશે? હા, તે આટલું છે. હવે મટી જશે. હવે આ જ્ઞાન માં તું રહું તો મટી જાય. વિચાર થયા રહે છે, રગો થાય છે, અને આનંદ થી બધા જતા રહે છે. તને ખબર પડે એ વાત બોલતી નથી, બોલ વિચાર. વિચાર થી બધા રોગ થાય છે, અને આનંદ થી જતા બધું આનંદ થયો છે. આવે ખબર ને, અલસર વસર મટી જાય. નિરા તો સિવાય હજુ થોડો વાર નથી આવ્યો કોઈ. હજુ જે કોઈ વાત ધોરણ છે, કાળા કરું છું, રંગું છું. ફરી નહી થાય. હવે મિસ્ટેક થાય તેની જોખમદાર તું નહી રહું એવી રીતે ચાલતી. હવે ડિસ્ચાર્જ થયા ચાર્જ નહી થાય. હવે તને કર્મ બધા છે નહી. મને જાણવું છે શું હતું, શું હતી, શું કરવું છે, શું જાણવું છે, ક્યાંથી આવી. એ ભાઈ હતી ભાઈ, તે પછી તો ત્રણ છોકરા મૂકી તો આવી છું. કેવી હતી, મીન શું હતી, કઈ ટાઈપમાં, કયા ગોલામાં હતી. હવે જાણવું છે, તપાસ કરવા જઉં છું. ના ના મૂકીને આવી થી વિચારે તો ગઈ તે ફરી તપાસ કરવા ગઈ. મારવા મારા ખર્ચી દે લાગણી તો છે નહી. તને બે છોકરા ને એક છોકરી હતો, ત્રણ જણા તપાસ કરવા જતી. અને હવે તારે શું કરવું છે, કેવો કર્મ કર્યો છે, સારો કર્મ કરવા છે ને. હે તને તું જોવા છે ને ત્યાં કરેલો કર્મ. અને પછી કાગળ પાછો તને આપું. આ બધા સ્ત્રીઓ મને લખીને આપે, ચૌદ વર્ષની હતી તાજી બધું લખીને આપે દાદાજી ને. સમજો ને, પણ હમણાં નઈ, અમે આવશે ફેર આવી અત્યારે અત્યારે મને ટાઈમ નથી. સમજો ને, એટલે બધું જોયાલું તને. એટલે આવતે પર તું અમે આવીએ પછી અંબાજી મારા જોયા લો. ઓને નથી કહ્યું જોયા લો, પછી જોયા લઈશું. જો આજ તો મારે પર પહોંચી વાય ને મારે કાઢવા જતું રહેવાનું. બે ચાર હા વિધિ કરી લે. એમને પૂછ્યું છે દાદા, એક એની બેન નો એક પ્રશ્ન છે એક જ, પછી વિધિ કરીએ. લે ભાઈ મૂકી દો. બઉ કડક છે રાઈટ ને, એમનું બોલવાનું, એમનું મન સારું છે, એમની વાણી બઉ જ કર્કશ છે. એ ઘણી વાર એવું બોલે કે મને ખુબ અંદર સુધી લાગી જાય છે, અને બીજા માણસો ને બી. તો એમની વાણી ક્યારે સુધરશે, મારે એ જોવું છે. એમને પ્રેમ હોય પણ એ બોલે એવી રીતે કે તમને એવું લાગે જાણે આરપાર થઈ જાય. તો મને તો ઘણી વાર અડવું પડે. રાઈટ ગેટ વેરી અપસેટ. એટલે ધેટ્સ ધ ઓન્લી પોઈન્ટ. એમને એવું જાણવું છે, સ્વભાવ છે કે એમના હસબન્ડ છે, એમને એમના પ્રત્યે બઉ પ્રેમ છે, પણ એમની વાણી છે ને તલવાર કરતા બી તેજ છે. ગમે તેવું બોલે કારણ વગર તે બીજાને બહુ દુઃખ લાગે છે, અને અંદર સુધી બહુ દુઃખ. અઠવાડિયામાં ત્રણ ચાર વાર દિવસ, અને અઠવાડિયામાં બે ત્રણ વાર રડવાનું થાય, કેમ કે એની વાણી એટલી તેજ છે. કેરી થોડી છે કાપીને ચાખી જોઈએ, માણસ કેવી રીતે. લમણે લખેલું ભોગવવું જ પડશે. એ ધણી એ ભોગવવું પડે, ધણી ને બૈરી એ ભોગવવી પડે. એટલે છૂટકો નહીં, પણ આ મારું જ્ઞાન એક ફરી રહી જ આવતે ફેરે. એવું કે છે કે મારા કરતા આ પોતે તો મને ખબર છે કે બહુ શ્રદ્ધાળુ છે, પણ એમના જ્ઞાન લેવાની જરૂર તો એમના હસબન્ડ ને છે. તારે તારે જરૂર છે, તને અડે નહીં. પછી થોડ બોલ બોલ કે તું અચ્યા કરું. ચાર વખત આપડે કરીએ, એક વખત રિસ્પોન્સ આપે તો કરવું ચાલુ. પણ દાદાજી મારા મનમાં મને શું થાય છે કે મારે અજાત શત્રુ બનવું છે. એનો કોઈ શત્રુ જ નહીં. તું થઈ શકીશ, પણ લે અમારા આશીર્વાદ તું થઈ શકીશ. પણ એટલે મારા મનમાં શું થાય કે એક વખત વાંકું પડે તો હું જઈને માફી માંગ્યો કે આમ સોરી કરીને ભૂલ, પણ છતાંય લોકો એની કદર ના કરે. બે કદર છે. દુઃખ આપીને જાય કોઈ પણ કુસન બેઠો, એ દુઃખ આપીને જાય. સત્સંગ બેઠો સુખ આપીને જાય. શબ્દ એ કુસંગ હોય છે, અને શબ્દ એ સત્સંગ હોય છે. તમે કહો કે દાદા ભગવાન આશીર્વાદ જય કર, મેં આનંદ આપીને જાય. અને આ શબ્દ આખી રાત ખેતર માં બેહી રહેવું જોઈએ. ગમે ત્યારે આપડે ઊંઘી અગતા પેલો ભીડે આવે આપડે પેલો તો ચોર ના ચાર વાગે હોય. એટલે તાર મેં પછી ભગવાન પૂછ્યું ઉગતા ભાઈ ભગવાન મહી બાર પૂછ્યું મગ અત્યારે ઉપાય શું હાથું કે ના હાથું મેલ પૂરો જેટલું હાથમાં કાયું એટલી આપણી આપણે શું કહ્યું મેલ પૂરો પણ વ્યવસ્થિત ની બહાર એક ભીંડો જવાનો નથી જવાનો નથી ત્યાર પછી બધા કાયદા એને અને કોઈ ગુનેગાર નથી તો કેટલા કાયદા એને બતાવ્યા તો જગત પધલ છે ને તને લાગે છે લાગે તો શાદી કરીશ તો લગ્ન કરીશ લગ્ન કરીશ એવો પ્રશ્ન પૂછે છે કે શું છો ચાલ હા શું થાય અમે કહીએ કે આ બાજુ જોશો નહીં દુખી થવું એના કરતા દાદા દુખી હશે જે રસ્તે જવું નહીં નામ નહીં દાદાજી કહે ના કરો છો તો દુઃખ થાય છે ને તો પછી એવું છે સારું આપડે દાદા નક્કી કર્યું કે દાદાજી કે આપણું સાથ એટલે તમે એમ કહો છો કે જે રસ્તે જવું ને એનું નામ જ નહીં નામ જ ના દેવું કરીશું એટલે અમે જ દાદાજી મને મારા મનની મૂંઝવણ નાની ને તારથી મને એવું થયા કરે કે જો આપણે લોકો માટે સારો ભાવ પ્રેમ રાખીએ છીએ તો વગર કારણે કોઈ દેખીતો વાંક વગર લોકોને કેમ એવું થતું હોય પણ માણસ કોઈની માણસની કદર ન કરતો એ એના સ્વાર્થની દ્રષ્ટિ જો આપણે સારા તો સારા એવું છે ને જેને કદર જોઈએ છે તેને કરતું નથી મારે કદર નથી કદર નથી જોઈતી એવી સ્ટેજ પર કદર કરતા હતા તારા કાળમાં કદર કરતા હતા ને આના કાળમાં લોકો કદર કરતો તમે કામ કરો ને બોલે કેવું છે કામ કરી મારું અત્યારે તો કદર જ કરતા ને હું તો અબ્દો ચાલે એમ નહીં અમારો કોઈ પણ શબ્દ આગ્રહી ના હોય વિનંતી માંસાહારી ખાવા બાબત માં આપનું શું માનવું છે એવું પૂછે છે કેમ કે એ ખાય છે એટલે પૂછે છે ખાવાની કઈ કોઈ ઓછું ના પાડે એવું છે ખાવાની ચીજ માં પણ કયું ખાવું છે કે આપણને પોસાય એટલું ખાવું છે આપણને પોહાય એવું આ પોસાય કયું કેવાય કે આ દૂધી તને સમારતા આવડે આમ છોડતા કરતા પછી કાપીને કાપતા આવડે રીંગણા આપણે તપાસ કરવી જોઈએ કે આપણું હાથ એને કાપતા ગભરાય છે કેમ જો ગભરાતું હોય તો એ હાર્ટ ઉપર અસર કરશે, નહીં તો ન ગભરાતું હોય તો એને ખાવાનું છૂટશે. નિયમ તો હોય કે ના હોય, આ નિયમ વાળું જગત છે. જેમ ખુશી થી કાપીને ખાતો હોય ને, જેને મજબૂત હાર્ટ છે ને, આત્મા તો શરીર થી જુદો છે ને. એવું પૂછે છે કે આત્મા તો શરીર થી જુદો છે ને. જુદો પણ હાર્ટ ઉપર અસર થશે, તને વાંધો નથી. બીજું આત્મા ને કશું થાય નઈ, તારા હાર્ટ ઉપર અસર થશે, દબાણ આવશે હાર્ટ નું. એ તને ગમતું હોય તો કરજે. આત્મા તો હાવ જુદો જ છે, આત્મા ને કશું અડવાનું નથી. મિત્ર તરત સમજ પડે ને, એટલે તને ગમતું હોય તો કરજે. તને જો કાપવાની શક્તિ હોય, અહીંયા કરવા અહી મરઘી કાપવાની શક્તિ હોય, એ બધી કાપવાની શક્તિ હોય તો તું ખાજે. પછી એમાં ગભરામણ થાય તેમ થાય છે, જોતા જ ગભરામણ થાય તો પછી એવું કે છે કે ઘરે તો અમે કોઈ દિવસ લાવતા નથી, પણ કંપનીમાં અમારા બોસ જોડે બહાર જવું પડે તો ત્યાં મળે નહી તો શું કરવું. હા મળે તો પણ તને અસર થશે, પછી તને જે કરવું એ કરજે. ના મળે એથી કહીને તે અફીણ નો શીરો ના ખવાય. આપડે ના મળે તો સારો શીરો બનાવી થોડું અફીણ નાખ્યું ના ખવાય. એના કરતા ઉપવાસ કેવો સારો, તને કેમ લાગે છે? તું તો દાદા હોય તમે શોધેલા કોણ? તારા દાદા ને વાત કરી, દાદા ગોળો થઈ જાત. હા મારો છોકરો, આપડા બાબા નું શાક ખાય તો આપણે સારું લાગે ખરું? આપડા જેવી સ્વાદિષ્ટ નથી ફરી કોઈ જગ્યાએ, અને ના સ્વાદ થતો ડુંગળી લો લસણ લો બધું ખાવ નહી રહેતું. અને શરીર ની મજબૂતી માટે જોઈતું હોય તો આ અડદ એ માંસાહાર છે. અડદ તે માંસાહાર જેટલી શક્તિ આપે, અડદ શક્તિ માટે નથી. આ તો બહાર જઈએ લોકો સાથે તો બહુ એમ્બરેસિંગ થઈ જાય, એટલે મુશ્કેલી મૂકી જાય. ઓર્ડર કરતા લોકો કે આપડે ખાઈશું નહીં તો બહાર લોકો આપડી હું જોઈ રાખું ગામ, ખર્ચો કરતો હોય તો ઘરાક એના વતી નો ઓર્ડર આપે તો હવે ઘરાક ને ના પાડે તો થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થાય, એના માટે ખાવું પડે એવું એમનું માન એવું એ કે છે. ના પણ કેવું નઈ, મને જયારે શરીર માં ખાઉં છું ને તે એકદમ અત્યારે ખુબ દુખવા મળે, ચાલો કે મને એટલે છોડી દેશે. આપડે કહ્યું મારા અત્યારે એકદમ દુખે છે, મારાથી કાલે રેવાની ડાક્ટર પાસે ગયો. ડાક્ટરે અમળે કહ્યું ગમડે આટલું નહીં, અમળ્યા પૂરતી તાત્કાલિક એવું કેવું, એટલે એમ કહેતા કહેતા બાર બાર નીકળ્યા પડી. અને એને ખોટું ના લાગે, અને આપણને આપડે ઇન્ડિયન બધું આવડે આપણને, એમને ના આવડે. આપણે ઇન્ડિયન બધું આવડે ના આવડે? હા તાર શું છે લાય ને આમ કયા કામ નો? મહેન્દ્ર જાગીદાર સુરત ના. હા અને શું નામ આનું? મહેન્દ્ર. મહેન્દ્ર ને અશાંતિ રહેશે તું જાણું છું, અને બહુ અશાંતિ માં આવે તો આપડે અરીસા પાસે પાસે ખબર પડે ઠોકું કે હું શું કહે છે. તૈયારી પડી જાય ક્રોધ માન માયા લોભ હોય છે, બધું સમજીએ છીએ. પણ થિયરી આપણે સમજ પડે છે, પ્રેક્ટિકલ માં ઘણી વાર મુકાતું નથી. એવું કે છે કે થિયરી બધી સમજ પડે છે પણ પ્રેક્ટિકલ માં મુકાતું નથી, બહુ તકલીફ પડે છે. અરે મુકવા નઈ, આ મુકવાની ન હોય. આથી દાદા દાદા ના કૃપા થી થયા કરે છે. અત્યારે યાદ કરવું પડશે ને, મેરા યાદ આવે છે. દાદા આજ્ઞામાં રહેવાનું, શું કરવાનું? પાંચ આજ્ઞામાં અત્યાર સુધી રહ્યો, રિલેટિવ રિયલ જોયું કે નથી જોયું? બઉ જોયું ને, શું ઘણું જોયું કરાવે છે. હવે અત્યારે જવાબ નથી, સારું કરી લે ને, ફરી ફરી ના થાય. જવાબ નથી તો આઈ મારી જોઈ રહ્યા તેને લાગે પડી જાય. જવાબ હોય તો ના આવે, અને જવાબ પછી આવશે. હવે હા, જવાબ ક્યારે આવે જાણ છું? અંદર આનંદ થાય ત્યારે અંતરાય તૂટી જાય. દાદા દાદા એવું છે, મનમાં આવે તમે આગળ થાય નઈ. આ નિર્વિકલ્પ સમાધિ છે, કોણ કરતા છે આનું? આ બધું આ બધી ક્રિયાઓ કરનાર કોણ છે? તું છું? કોણ કરતા છે? કઈ શક્તિ? વ્યવસ્થિત એટલે ભગવાન જે માન્ય છે. ભૂતકાળ ચાલ્યો ગયો, ભૂતકાળ ચાલ્યો ગયો, અને ભવિષ્યકાળ વ્યવસ્થિત હતા. એટલે આપડે વર્તમાન માં કોના તાબામાં? વ્યવસ્થિત ના તાબામાં. પછી આપડે વર્તમાન માં બાસુદી પૂરી અગર કેરીઓ રસરૂટ લીધે આવી ખાવ, આરામ કરવો, આરામ નહીં કરવો, તડફડામણ ના થાય એટલું ખાવું, તડફડામણ થાય એવું કાઢ્યો તો હું જેવું બધા પછી પણ એને ખાજો ઘી લઈને ખાય. આ વિજ્ઞાન નડે એવું નથી, મારી આજ્ઞા મરે. મને પ્રશ્ન આવ્યો છે કે લોકો જુગાર રમવા જાય છે, ધારો કે ઘોડાની રેસ રમવા જાય, રમી રમવા જાય, જુગાર રમવા બેસે, તે લાલચ થાય એટલે બેસે ને? શું કરું, શું શું દવા ચોકડું તો મને મટી જાય, તે દવાઓ ચોકડા જાય બિચારા, તેમાં માર કઈ ઘી મરી જાય બિચારા. શું એટલે તેથી કહ્યું છે ને ભગવાને કે જ્યાં બુદ્ધિ બગડી, બુદ્ધિ સદ રસ્તા ઉપર લઈ જાય છે, ઘોડા રસ્તા પર જોઈ લેવું, તો આ બુદ્ધિ આ સાઈડ માં લઈ જાય છે, માટે ઊંધી બુદ્ધિ છે, માટે અનાશ કરશે, વિનાશ કરશે. બરોબર છે, તો પછી એમાંથી જે અડધા લોકો હારે છે અને થોડા લોકો જીતે છે, જીતે છે ને તે ફરી હારે છે. તમારા બધું કોઈ કોઈ જીતી ને ઘેર આવ્યો નથી, બધા પૈસા જ થયા હતા. બરાબર ને? એ તો યુઝલેસ છે. પૈસા જે વધારે મળે ને, 1000 રૂપિયા ના કઈ દૂર પછી પછી જે પત્તામાં થાય છે, એ પત્તામાં ઉપાય ના રહ્યો, બધું ઘટી ગયા પછી ઉપર ઉપાય ના રહ્યો, સારું હોય તો એટલે તું ગભે નહીં થાય, બધું ગભરી ગયું છે, રાગા પડી જાય. માણસ બિચારો આ બધી જવાબદારીઓ ભાડો કેટલો આપવા, સર્વે ભાડું કેટલું આપવું પડે? $600 ધર્મ કર્યા કરો, બીજું શું કહ્યું? અને ધર્મ ની ભાઈબંધી કરીએ તો મીઠો લાગે ખરો, એકાઈ હોય ત્યારે. થઈ જાય પૂછ. ગાંડી પણ પીશું કે હડ્યો નથી પણ હડ્યો નથી ચોપડી લઈ ગયો છે ના બીજી ચોપડી કાપો છે કે હમણાં રિસેશન છે અને બહાર જોબ નથી તો મગજ ની અશાંતિ હોય તો ધર્મ માં મગજ કેવી રીતે પૂરવાય અને બેઝિક જરૂરિયાત ના જે ખાવા પીવાના પૈસા જોઈએ એ ક્યાંથી આવે બધું પૈસા ખાવા પીવાના જે પૈસા બેઝિક જોઈએ તે પછી ક્યાંથી આવે એટલે ચાર કલાક ને તો કામ કરીએ ગમે તેનું અહીંયા આ દેશ નો આવો ગરત દેશ જ્યાં કલાક ના પાંચ ડોલર આપે છે ત્યાં બેકાર કોઈ રહેતા છે આપણા દેશ માં જો આપતા હોય ને તો મોટા મોટા અમીન હું કામ કરવા જાય કોઈ આપનાર નથી એટલે આપડે તો આ કરીને ગમે તો આ વેલ્ડિંગ સેન્ટર હોય ફરણ હોય આમ તેમ હોય પ્લમ્બર હોય તો એને કહી આવી હેલ્પ્યું અને હું આપડે શીખવા પડી આવી જાય ગુજરાતી સમાજ વાળા ભેગા થઈ ને આ નથી અને મદદ કરે કોઈ નથી કરતું જાણો છો તો પેલા જાણતા હોય તે બી સારું કહેવાની જગ્યાએ ખરાબ કે અને એને આવતી જોબ ના આવવા દે એવું કરે છે લોકો અને એ વાત ખરી છે બિલકુલ બિલકુલ અમારે ઘર જ પડે આપણી આપડે બનેલા માણસ એમ શું લાગે નહી તો પછી કઈ શ્રીમંત તો આ ફેરવા જેવું આપડે હાલ હું ફેરવી ના હાથ બાર કરી એવું કે છે આ ભાઈ તો લોકો અહિયાં ફોન મૂકી દો જરા લોકો અહીંયા આવીને હવે જુદા કેમ થઈ જાય બગડી કેમ જાય છે કેમ થઈ જાય છે જેટલા પૈસા વધારે છે એટલા લોકો મન ના ટૂંકા છે હું મારી વાત કરું હું હમણાં છેલ્લા પાંચ વર્ષથી જુદી જુદી જગ્યાએ ફર્યો ને આ ગામ માં જ લોકો એવા મને વધારે લાગ્યા છે આપણે કાચા પડીએ તો શું કરવું કોઈ પણ જાતનું ગપુ નથી આ દુનિયા જે મારા વાઈફ જે કેતા હતા એ પ્રમાણે આ ભાઈ બી એવું જ કે છે કે જો કોઈ આપણને બનાવી જાય તો મને એવું ફીલ થાય છે કે હું કાચો પડું છું એની કમ્પેરિઝન માં શું કરવું ઘણા લોકો કે મને બની જાય એટલે હું જોવાનું શું છે હું એને કહું સારું થયું તે બનાવે બેન ને ભાઈ આપણે ખરાબ થવું એ લોકો જેવા થવું જોયા કરવાનું મહેન્દ્ર નો જોખમદારી અમારા માં છે, પછી તું જો જોયા કરું, તું ડખો ના કરું તો રાગે પડી જાય. મહેન્દ્ર ની બુદ્ધિ પછી ડખો ના કરે. મહેન્દ્ર આવે એના ચાર્જ છે ડિસ્ચાર્જ, એ પ્રમાણે બધું ડિસ્ચાર્જ થયા કરશે. એમાં નકલ મમતા ગાળી ગાળી ના કરી, આવું વિચાર ના કરી, અને વિચાર થાય તે વ્યવસ્થિત છે, એને જોયા કરજી. કરોડો રૂપિયા થી બંધ ના થાય, બંધ થઈ ગઈ, બળતરા બંધ થઈ ગઈ, સમજ ને, તો બળતરા બંધ થઈ ગઈ, શું નહીં મળે કે શું કે છે કે મને બઉ સારું લાગે એટલે તો આજે ફરી આવ્યો છું. સારું લાગે નહીં બળતરા, આવું દુનિયામાં હોય નહીં, કોઈ સાંભળ્યું ના હોય, પુસ્તક વાંચ્યું ના હોય, આ તો દુનિયા ની અજાયબી છે, અગિયારમી આશ્ચર્ય છે. માટે તો આમ કામ કરી લે. જીવનનું ધ્યેય શું છે? આપણે દુનિયા પર કેમ આવીએ? ભાઈ પૂછે છે કે જીવનનું ધ્યેય શું છે અને આપણે દુનિયા ઉપર કેમ આવીએ છીએ? એમ જ સમજી બેઠો છે. જીવનનું ધ્યેય મૂછો રાખીએ છીએ, એવું કે મૂછો રાખીને ફરે છે. આપડે બધું તું સરળ છું, અમે કહીએ છીએ તું સરળ આપી છે, બહુ વધારે થઈ ગયો. હવે આપડે હિન્દુસ્તાન માં લોકો જે જન્મ્યા તે ઊંચી નાતના બે જાતના લોકો, એ ઊંચી નાટકો કે હલકી નાટકો, જેને ઓછી મહેનતે પૈસા મળે છે કે ઓછી મહેનત ખાવા પીવાનું કપડા મળે છે, ઓછી મહેનતે જયારે સરપ્લસ ટાઈમ રહે છે 5-10 કલાક ઉઠી, ઓછી મહેનતે એમનું કામ ચાલે છે, એવા માણસો જોયેલા કે નહીં હિન્દુસ્તાન માં ઘણા છે. અને મજૂરો 8 કલાક મહેનત કરે છે તો એનું ઠેકાણું પડતું નથી, એવા લોકો છે ને. તે બે ભાગ પાડી એમ હિન્દુસ્તાન ના, કે એક ને ઓછી મહેનતે, કેટલાક વાણી ની મહેનત થી કમાઈ ખાય છે, કોઈ મન ની મહેનત થી કમી ખાય છે, ઓછી મહેનત થી કમી ખાય છે. અને પેલા છે ખુબ આખો મહેનત કરે છે, બે ભાગ પાડીએ તો ઓછી મહેનત ના કમાઈ ખાય છે. તે શેના હરું જીવે છે કે હું એમ આય હું કોણ છું એ જાણવા માટે જીવે છે. શું તારું નામ? શું? રાજેન્દ્ર. તું ખરેખર રાજેન્દ્ર છું? એ તો મને ખબર નથી. એટલે રાજેન્દ્ર ને ખબર નથી કે તને ખબર નથી? મને ખબર નથી. મને ખબર નથી. રાજેન્દ્ર ને ખબર છે ને, એ રાજેન્દ્ર છે એવું? તને ખબર નથી એટલે તું જુદો ને? હા, એ તું જુદો એટલે તું કોણ? એને એને રિયલાઇઝ કરવું જોઈએ આપણે. માય નેમ ઇઝ રાજેન્દ્ર, નોટ આઈ. એને રિયલાઇઝ ના કરવું જોઈએ આપણે, તે હું એમાં એ જાણવું જોઈએ. બસ એટલું જાણવા માટે આ મનુષ્ય નો અવતાર છે, તો હિન્દુસ્તાન માં ઊંચે ગયા ના જાણ્યું તો પછી ભટક ભટક કરો, ભાઈ ફરી વાર જયારે જાણશો ત્યારે અમારી નીડો આવશે. અરે ગરીબો ને શું છે કે હું એમાં એમને જાણવાનું નથી, એમને આ મોટા લોકો નું કામ કરી, કામકાજ કરી, અને એ પછી એ ઊંચા આવશે, આ લોકો આગળ જશે ને પેલા ઊંચા આવશે બધા. હવે ફોરેન વાળાને શું જોઈએ? તક હું એમાં એમની જરૂર નહીં, એમને તો આ જે ઇન્દ્રિયોમાં મસ્ત છે, વાંકીના ઇન્દ્રિયમાં, કોનના ઇન્દ્રિયો, નાકના ઇન્દ્રિયો, જીભના ઇન્દ્રિયો, આ ઇન્દ્રિયમાં, બધી ઇન્દ્રિયોમાં જ મસ્ત છે. શેમાં છે? તેની ઉપર અવેરનેસ રાખો કે છે. શું કે છે? એટલે આ ઇન્દ્રિયો ઉપર અવેરનેસ એટલે જાગૃતિ પૂર્વક ઇન્દ્રિયો ભોગવો એમ કે છે. પણ તે રહે જ નહીં જાગૃતિ બિચારા બોહમાં બોહમાં. એક એક ડુંગર હોય એના પથરો આમ લાંબો હોય, 2-3-4 ફૂટ લાંબો, આમ પથરો લાંબો થયેલો ઝીગડા જેવો, તો આ અમેરિકન દેખાય કેટલા ફોટા લઈ લે. અને તને કે